શ્રીમદ્ ભાગવત મહાપુરાણ આઠમો સ્કંદ પહેલો અધ્યાય મન્વંતરોનું વર્ણન. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે ગુરુદેવ, સ્વયંભૂ મનુજીનો વંશ વિસ્તાર મેં સાંભળી લીધો. આ જ વંશમાં પોતાની પુત્રીઓ દ્વારા મરીચી વગેરે પ્રજાપતિઓએ પોતાની વંશ પરંપરા ચલાવી હતી. હવે તમે અમને બીજા મનુઓના વંશનું વર્ણન કહી સંભળાવો. હે બ્રહ્મન, જ્ઞાની મહાત્માઓ જે જે મન્વંતરોમાં મહામહિમાવાન ભગવાનના જે જે અવતારો અને લીલાઓનું વર્ણન કરે છે તે તમે અવશ્ય કહી સંભળાવો. અમે અત્યંત શ્રદ્ધાપૂર્વક તે સાંભળવા ઈચ્છીએ છીએ. હે ભગવાન, વિશ્વભાવન ભગવાન વીતેલા મન્વંતરોમાં જે લીલાઓ કરી ચૂક્યા છે, ચાલુ મન્વંતરમાં જે લીલાઓ કરી રહ્યા છે અને આવનારા મન્વંતરોમાં જે કંઈ લીલાઓ કરશે તે બધું અમને કહી સંભળાવો. શ્રી સુખદેવજીએ કહ્યું, હે પરીક્ષિત, આ કલ્પમાં સ્વયંભૂ વગેરે છ મન્વંતરો વીતી ચૂક્યા છે. તેમાંના પહેલા મન્વંતરનું વર્ણન મેં કરી દીધું. તેમાં જ દેવો વગેરેની ઉત્પત્તિ થઈ હતી. ભગવાને યજ્ઞ પુરુષ રૂપે ધર્મનો ઉપદેશ કરવા માટે મનુની પુત્રી આકૃતિથી તથા કપિલ રૂપે જ્ઞાનનો ઉપદેશ કરવા માટે દેવહૂતિથી તેમના પુત્ર રૂપે અવતાર લીધા હતા. ભગવાન કપિલનું વર્ણન પહેલાં જ ત્રીજા સ્કંદમાં મેં કરી દીધું છે. હવે ભગવાન યજ્ઞ પુરુષે આકૃતિના ગર્ભથી અવતાર લઈને જે કંઈ કર્યું તેનું વર્ણન કરું છું. હે પરીક્ષિત, ભગવાન સ્વયંભૂ મનુએ સમસ્ત કામનાઓ અને ભોગોમાંથી વિરક્ત થઈને રાજ્યનો ત્યાગ કર્યો અને પોતાની પત્ની શતરૂપા સાથે તપ કરવા માટે વનમાં ગયા. હે ભારત, તેમણે સુનંદા નદીના કિનારે જમીન પર એક પગે ઊભા રહીને 100 વર્ષ સુધી ઘોર તપસ્યા કરી. તપસ્યા કરતી વેળા પ્રતિદિન તેઓ આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરતા હતા. મનુજી સ્તુતિ કરતા હતા. જેમની ચેતનાના સ્પર્શ માત્રથી આ વિશ્વ ચેતન થઈ જાય છે, પણ જેમને આ વિશ્વ ચેતના આપી શકતું નથી, જેઓ વિશ્વના સૂઈ ગયા પછી પ્રલયમાં પણ જાગતા રહે છે, જેમને વિશ્વ જાણતું નથી પણ જેઓ વિશ્વને જાણે છે તેઓ જ પરમાત્મા છે, આ સમસ્ત વિશ્વ અને આ વિશ્વમાં રહેતા સઘળા ચરાચર પ્રાણીઓ બધા તે પરમાત્માથી ઓતપ્રોત છે, તેથી સંસારના કોઈ પણ પદાર્થના મોહમાં નથી પડતા. સંસારના કોઈ પણ પદાર્થના મોહમાં નહીં પડતા તેનો બીજાને માટે ત્યાગ કરીને જ માત્ર જીવન નિર્વાહ માટે જ તેનો ઉપભોગ કરવો જોઈએ. તૃષ્ણાનો સર્વથા ત્યાગ કરી દેવો જોઈએ, કારણ કે આ સંસારની સંપત્તિઓ કોની છે? ભગવાન બધાના સાક્ષી છે. તેમને બુદ્ધિની વૃત્તિઓ કે નેત્ર વગેરે ઇન્દ્રિયો જાણી કે જોઈ શકતી નથી, પરંતુ તેમની જ્ઞાન શક્તિ અખંડ છે. સમસ્ત પ્રાણીઓના હૃદયમાં રહેનારા તે સ્વયં પ્રકાશ અસંગ પરમાત્માનું જ શરણ ગ્રહણ કરો, જેમનો આદિ કે અંત નથી, પછી મધ્ય તો હોય જ ક્યાંથી, જેમનું કોઈ નથી પોતાનું કે નથી પારકું, નથી બહાર કે નથી અંદર, તેઓ સ્વયં આદિ મધ્ય અને અંત તથા પોતાના પારકા બહાર અંદર સર્વ કાંઈ છે. તેમની જ સત્તા અસ્તિત્વથી વિશ્વની સત્તા છે, તેઓ જ અનંત વાસ્તવિક સત્ય પરબ્રહ્મ છે, તે પરમાત્મા જ વિશ્વરૂપ છે, તેમના અનંત નામ છે, તેઓ સર્વશક્તિમાન સ્વયં પ્રકાશ સત્ય અજન્મા અને પુરાણ પુરુષ છે, તેઓ પોતાની માયાશક્તિ વડે જ વિશ્વની સૃષ્ટિમાં જન્મ વગેરે અપનાવે છે અને પોતાની વિદ્યાશક્તિ વડે તેનો ત્યાગ કરીને નિષ્ક્રિય સત સ્વરૂપ માત્ર બની રહે છે. તેથી જ ઋષિમુનિઓ નિષ્કર્મ્ય સ્થિતિ પ્રાપ્ત કરવા માટે, એટલે કે બ્રહ્મ સાથે એકતા પ્રાપ્ત કરવા માટે પહેલા કર્મયોગનું અનુષ્ઠાન કરે છે. ઘણું કરીને કર્મ કરનારો મનુષ્ય જ અંતે અકર્મની સ્થિતિને મેળવી લે છે. સર્વશક્તિમાન ભગવાન પણ લોકસંગ્રહ માટે કર્મ કરે છે, પરંતુ તેઓ આત્મલાભથી પૂર્ણ કામ હોવાને કારણે તે કર્મોમાં આસક્ત થતા નથી. તેથી તેમનું જ અનુસરણ કરીને અનાસક્ત રહીને કર્મ કરનારો પણ કર્મના બંધનમાંથી મુક્ત જ રહે છે. ભગવાન જ્ઞાન સ્વરૂપ છે, તેથી તેમનામાં લેશ માત્ર પણ અહંકાર નથી, તેઓ સર્વત્ર પરિપૂર્ણ છે, તેથી તેમને કોઈ વસ્તુની કામના નથી. તેઓ કોઈની પ્રેરણા વિના સ્વચ્છંદપણે જ કર્મ કરે છે. તેઓ પોતે જ રચેલી મર્યાદામાં રહીને પોતાના કર્મો વડે મનુષ્યોને ઉપદેશ કરે છે. તેઓ જ સગળા ધર્મોના પ્રવર્તક અને પ્રાણદાતા છે. હું તે જ પ્રભુના શરણમાં છું. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, એકવાર સ્વયંભૂ મનુ એકાગ્ર ચિત્તે આ મંત્રમય ઉપનિષદ સ્વરૂપ શ્રુતિનો પાઠ કરી રહ્યા હતા. તેમને ઊંઘમાં અચેત થઈને બડબડતા જાણીને ભૂખ્યા અસુરો અને રાક્ષસો તેમને ભરખી જવા તેમના પર ધસી આવ્યા. આ જોઈને અંતર્યામી ભગવાન યજ્ઞ પુરુષ પોતાના પુત્રો યામ નામના દેવો સાથે ત્યાં આવ્યા અને તેમણે મનુજીને બરખી જવાની નિશ્ચય સાથે આવેલા તે અસુરોના સંહાર કર્યો અને પછી તેઓ ઇન્દ્રના પદ પર પ્રતિષ્ઠિત થઈને સ્વર્ગનું શાસન કરવા લાગ્યા. હે પરીક્ષિત, બીજા મનુ થયા સ્વરોચિષ, તેઓ અગ્નિના પુત્ર હતા. તેમના પુત્રો હતા દ્યુમાન, સુષેણ, રોચિષ્માન વગેરે. તે મન્વંતરમાં ઇન્દ્રનું નામ રોચન હતું અને તુષિત વગેરે મુખ્ય દેવો તથા ઉર્જસ્તંભ વગેરે વેદવાદી સપ્તઋષિઓ હતા. એ મન્વંતરમાં વેદશિરા ઋષિના તુષિતા નામના પત્ની હતા. તેમના ગર્ભથી ભગવાને અવતાર લીધો અને વિભુ નામથી પ્રસિદ્ધ થયા. તેઓ આજીવન નૈષ્ટિક બ્રહ્મચારી રહ્યા. તેમના જ આચરણોમાંથી ઉપદેશ ગ્રહણ કરીને 88,000 વ્રતનિષ્ઠ ઋષિઓએ પણ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું. ત્રીજા મનુ થયા ઉત્તમ, તેઓ પ્રિયવ્રતના પુત્ર હતા. તેમના પુત્રો હતા પવન, સૃજય, યજ્ઞહોત્ર વગેરે. તે મન્વંતરમાં સપ્ત ઋષિઓ હતા. વશિષ્ઠજીના પ્રમદ વગેરે 7 પુત્રો સત્ય, વેદશ્રુત અને ભદ્ર નામના દેવોનો મોક્ષ સમુદાય હતો અને ઇન્દ્રનું નામ હતું સત્યજીત. તે સમયે ધર્મની પત્ની સુનૃતાના ગર્ભથી પુરુષોત્તમ ભગવાને સત્યસેનના નામે અવતાર લીધો હતો. તેમની સાથે સત્યવ્રત નામનો દેવ સમુદાય પણ હતો. ભગવાને તે સમયના ઇન્દ્ર સત્યજીતના મિત્ર બનીને અસત્ય પરાયણ દુષ્વરિત્ર અને દુષ્ટ યક્ષો તથા રાક્ષસોનો તેમજ જીવોના દ્રોહી ભૂતગણોનો સંહાર કર્યો. દુષ્વચરિત્ર અથવા અને દુષ્ટ યજ્ઞોની બદલે યક્ષો એમ વાંચું, યજ્ઞ નહીં. દુષ્ટ યક્ષો તથા રાક્ષસોનો તેમજ જીવોના દ્રોહી ભૂતગણોનો સંહાર કર્યો. ચોથા મનુનું નામ હતું તામસ. તેઓ ત્રીજા મનુ ઉત્તમના સગા ભાઈ હતા. તેમના 10 પુત્રો હતા, પૃથુ, ખ્યાતિ, નર, કેતુ વગેરે વગેરે. તે સમયે સત્યક, હરિ અને વીર નામના મુખ્ય દેવો હતા અને ઇન્દ્રનું નામ હતું ત્રિશિખ. તે મન્વંતરમાં જ્યોતિર્ધામ વગેરે સપ્તઋષિઓ હતા. હે રાજન, તામસ નામના તે મન્વંતરમાં વિદ્રુતિના પુત્ર વેદ્રુતિ નામે બીજા પણ દેવો હતા. તેમણે કાળ પરિવર્તનને લીધે નષ્ટપ્રાય થતા વેદોને પોતાની શક્તિથી બચાવ્યા હતા, તેથી તેઓ વૈદ્રુતિ કહેવાયા. આ મન્વંતરમાં ભગવાને હરિમેધા ઋષિના પત્ની હરિણીના ગર્ભથી હરિરૂપે અવતાર લીધો હતો. આ જ અવતારમાં તેમણે મગરમચ્છથી ગજેન્દ્રનું રક્ષણ કર્યું હતું. રાજા પરીક્ષિતે કહ્યું, હે મુનિવર, ભગવાને ગજેન્દ્રને મગરમચ્છની પકડમાંથી કેવી રીતે છોડાવ્યો હતો તે અમે સાંભળવા ઈચ્છીએ છીએ. બધી કથાઓમાં એ જ કથા પરમ પુણ્યમય, પ્રશંસનીય, મંગલકારી અને શુભ છે, જેમાં મહાત્માએ ગાયેલા ભગવાન શ્રીહરિના પવિત્ર યશનું વર્ણન થયેલું છે. શુતજી કહે છે, હે શૌનક વગેરે ઋષિજનો, રાજા પરીક્ષિત આમરણ અનશન વ્રત લઈને કથા સાંભળવા માટે જ બેઠા હતા. તેમણે આ રીતે સુખદેવજી મહારાજને કથા કહેવા માટે પ્રેરિત કર્યા ત્યારે તેઓ ઘણો આનંદ પામ્યા અને પ્રેમથી પરીક્ષિતનું અભિનંદન કરીને મુનિઓની તે સભામાં કહી સંભળાવવા લાગ્યા. આઠમા સ્કંદ અંતર્ગત મન્વંતર અનુચરિતમાંનો પહેલો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.